कुरु धन जन यौवन गर्व हराति निमेष्यात् कालः सर्वम् मायामयमिदमखिलं हि त्वा ब्रह्मपदं त्वं प्रविश्य विदित्वा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। माँ कुरु धन जन यौवन गर्व हराती निमेषात काल सर्वम मायामयमिदम अखिलम हित्वा ब्रह्म पदम त्वं प्रविश विदित्वा। शंकराचार्य जी कहे छे કે ધનનો, સંબંધીઓનો અને યૌવનનો ગર્વ ન કરો, કારણ કે કાળની એક થપાટ પડે અથવા તો સમય પરિવર્તન થાય, સમય બદલાય તો બધું છિનભિન થઈ જશે, કારણ કે બધું માયામય છે, છેતરામણું છે, અનિત્ય છે, નાશવંત છે, દુઃખરૂપ છે। માટે બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા, બ્રહ્મપદ ભગવાન, ભગવાનનું ધામ, મૂર્તિ, નામ સ્મરણ, ભજન, સત્સંગ, એનો મહિમા સમજીને એમાં પ્રવેશ કર, એને માર્ગે ચાલ, એમાં મન લગાડ। અદ્ભુત અમૃત વચનો છે, પીએ ને પચાવે તો જીવ સુખી થઈ જાય। પણ આપણે કથા વાર્તાનું શું કરીએ છીએ, પીતા નથી, શરીરે ચોપડીએ છીએ, ટાઢું લાગે, બળ મળે નહીં, ભોજન હોય, જળ હોય, ખાવા પીવાની દરેક ચીજ શરીર ઉપર ચોપડીએ, શું થાય? પીએ ને પચાવે તો પેલી બાબત એ છે કે ધનનો ગર્વ ન કરો। ઘણું આપણે કહ્યું છે ને આગલા પ્રવચનોમાં, પણ આ વિષય એવો છે કે ફરી ફરીને કંઈક કંઈક કહેવાનું મન થાય, કારણ કે આ ત્રણ છે ને મોટા રોગ છે, ધનના, સ્વજનના અને યૌવનના। ધનનો યોગ સારો પણ રોગ નહીં સારો। રોગ શું છે? ગર્વ થાય એ રોગ છે, એટલે ભલામણ છે આમ તો તમને બધાને કે બે પૈસા મળે, સુખી થાઓ, તો અહંકાર કરવો નહીં પૈસાનો। આ જામફળી હોય, ચીકુડી હોય, આંબા હોય, એ બધા વૃક્ષો છે, ફળ આવે એટલે નીચા નમે, એમ કંઈ મળે તો નમ્રતા આવે, એ વધારે સફળ કહેવાય, સાર્થક કહેવાય, સુખરૂપ કહેવાય। નહીંતર દુઃખી થાય। એક જણો બિચારો સામાન્ય પરિસ્થિતિ, સસરા પક્ષ સારો મળી ગયો, કન્યાના કર્યાવરમાં ઘણું આવ્યું, કન્યાએ પણ બધું લાવીએ ઘણું, બાપને ઘેરેથી બાપાએ આપ્યું ઘણું, આપવું જોઈએ દીકરીને આપે એટલું ઓછું, પણ દીકરી છે ને કોઈલા કાંઠાની એટલે તમે સમજો તો સમજાઈ જાય એમ, કોઈ રીતે મેળ ન પડે જેની આ રહી ઓઈલા કાંઠાની, આ કાંઠે ને ઓલી ઓલી કાંઠે એમ. એટલે વાત વાતમાં બિચારા ઓયલો તો ગરીબ ગાય જેવો. કારણ કે આપણે જૂના જમાનામાં એવું હતું, રોટલી કરે ત્યારે પહેલી રોટલી ગાય માટે બનાવતા. હવે ગાયો તો ક્યાંય મળે ને, ફ્લેટમાં ફ્લેટ એટલે ફ્લેટ, આંગણું નહીં કશું નહીં કાંઈ નહીં, ફ્લેટમાં ફ્લેટ. એટલે ગાય તો મળે નહીં, પહેલી રોટલી આ ખાય ઓફિસે જવું હોય એટલે, એટલે બિચારો ગાય જેવો જ થાય. અને આ છેલ્લી રોટલી આપણે કૂતરા માટે થતી, તો એ પછી છોકરાઓને જમાડીને પછી ઘરના ખાય. એટલે એના સ્વભાવ એનામાં આવે. વચ્ચેની રોટલી માણસ માટે હોય, એટલે છોકરાઓને સ્કૂલે જવું હોય, એટલે એ માણસમાં કંઈક હોય. એટલે આ બિચારો ગરીબ ગાય જેવો. પેલી છે ને અહંકારમાં સતત કાંઈ વાત હોય, આ સ્કૂટરો મારા બાપને ઘેરથી લાવી, તમારી પાસે કશું હતું? સાંભળ્યા વગર છૂટક્યો નહીં. જો આ ફ્રીજ મારા બાપનું જ, ત્યાંથી લાવી. આ જો આ ઝૂલા, આ સોફા હતું તમારે? મારા બાપને ત્યાંથી લાવી. આ વાસણ મારા બાપને ત્યાંથી લાવી. આ ગાદલા ગોદડા આ જો, આ તમે બે જોડી કપડાં પહેર્યા એ જો, મારા બાપને ત્યાંથી લાવી. આ ઘરેણા આ બધું જો, તમારે કાંડે ઘડિયાળ, આ મોબાઈલ આપ્યો 12,000 નો મારા બાપાએ લાવ્યો, એને બાપાએ આપ્યું એ છે બધું. પણ વાત વાતમાં આ અહંકાર તો પછી હવે ગમે તે માણસને પછી તો હલાવી જ નાખે. ને હવે એમાં ન કરવું, નારાયણને રાતે ચોર પીડ્યા ને ઓલી ઘરવાળી જાગી ગઈ, એટલે આને હલાવીને કે જાગો ચોર આવ્યા છે. તો કે મારું જ કાંઈ છે નહીં, તારા બાપનું છે, એને જગાડ. એને જગાડે હવે તારે જે કરવું હોય કર. હું તો ઈચ્છું કે ચોર બધું સાફ કરીને લઈ જાય, અને પછી મારી પાસે જે છે એમાં તને ફાવે રે, નહીતર તું તારે પિયર જા, હવે હું થાકી ગયો છું. અહંકાર આવું કરે, માણસના સંબંધો બગાડે, ભાવ બગાડે, અરસપરસ સુહૃદતા મટાડી. તમારે બે મિત્રો હોય એમાંય કોઈ બહુ અહંકારી હોય પછી ફાવશે નહીં. તો કે આમ બધું સારું છે, બધું સારું, પણ ફાંકો બહુ, એટલે ફાવે નહીં તમે જો. પણ જેની પાસે ઘણું બધું હોય છતાં સાવ આપણી જેવા થઈને રહેતા હોય તેની યાર મજા બહુ આવે. જરાય કળાવા ન દે, પૈસો છે એમ તો ગમે બહુ બધા. તો માણસને ગમે જ, ભગવાનને જ ગમે જ, સવાલ જ નથી. એક જણા મને આ ચર્ચાઓ ચાલે છે ને એટલે મળ્યો તો મને, મને કે આ તમે વાત કરો છો ને એ એવા અનુભવ થાય ખરા? મેં કીધું હોય તો જ લખ્યું હોય ને સંતોએ. તો કે મારા મોટા ભાઈ છે ને એ બે પૈસા ટૂંકી સુખી છે, અને અમે થોડા ગરીબે નહીં, પેલું નહીં, પણ અમારી મધ્યમ સ્થિતિ. પણ એને ઓહો અમારા મોટા ભાઈને ગાડી બંગલા બધું, પણ અહંકાર બહુ. તમે કયો છો ને એવું જ છે. અમે કંઈ પણ વસ્તુ લઈએ એટલે તરત એવું કહેવું, એવું એવું એવું બોલે ને, એવું એવું ઝેર જેવું લાગે આપણને. પણ હવે પૈસાવાળાને મોટા કાંઈ બોલાય નહીં, આપણે બોલીએ તો આપણને વ્યવહાર બગડે, એને જ કાંઈ હોય નહીં. બાઇક લીધું તો કે શું લીધું આ બાઇક? જૂનું લીધું હોય છે. ના બાપા નવું છે, 45,000 દીધા એમ. હા હા તમે બાઇક જ લઈ શકો, કાંઈ ફોર વ્હીલ તો હજી તમારે પોસાય નહીં. આ બોલવાની શું જરૂર હોય? એક નંબરનો બુડથલ કહેવાય. હજી તો તમને પોસાય નહીં ને. તો કે પોસાવાની વાત મોટાભાઈ તો પછીની વાત છે, ભગવાન દે ત્યારે પોસાય. પણ હવે અમારે જરૂર જ આટલી છે, અમારે ક્યાં દોડાદોડી કરવી છે? અમારે આટલું જ છે, આમાં તો બધું આવી ગયું અમારે. હા એ તો પછી ઠીક છે, મન મનાવીએ. બાકી કોને ગાડીના શોખ ન થાય. હવે આપણે ક્યાંય બારગામ જવાનું, આખો પરિવાર હોય તો આપણે બારગામ જાઓ. હા જા જાય, શેમાં જાઓ છો? એ શું પૂછવાની જરૂર હોય? તો અમે તો એસટીમાં વ્યા જાય ને. હા એમાં જ પોસાય, તમારે બીજું પોસાય ને. આવા એને ઘણા દાખલા દીધા. આવી મેં કે સહન કરું, તો કે સહન તો આપણે તો કરીએ જ સ્વામી, જઈએ ક્યાં, પણ ભગવાન ન કરી શક્યા. મેં કે શું થયું? હમણાં થોડા વખત પહેલા જ એને એવો આંતરડાનો રોગ થયો, તે પથારીએ પડી ગયા. ધંધો બધો એના ઉપર, ધંધો થઈ ગયો ચોપટ, દવામાં ખર્ચામાં કોણ જાણે, નિદાન જ ન છે. એક છે ને એક ડૉક્ટર હતો, તે એના કોઈ પણ દર્દીને તપાસે પછી પ્રિસ્ક્રિપ્શન લખી આપે દવાનું, પણ એના ખૂણા ઉપર રોગ હોય ને એના કોડવર્ડમાં એકાક્ષરમાં કંઈક લખી નાખે, દર્દીઓને ખબર ના પડે પણ આને ખબર પડે. એટલે મેલેરિયા હોય ને તો મેં લખે, ટાઈફોઈડ હોય ને તો ટા લખે, કફ હોય ને તો ક લખે. એટલે બોલો કમ્પાઉન્ડર હોય એને પછી ધીરે ધીરે અભ્યાસથી ખબર પડી ગઈ કે આ આ શું સાહેબના દવા છે એમ. એટલે એ જાણ ભેદું થઈ ગયેલું. પણ એમાં એક વાર એક દર્દીને તપાસ્યા પછી બધી દવા તો લખી, પણ એના ઉપર રાજા લખ્યું. એટલે કે આ હવે નવો રોગ છે, આ રાજા કયો રોગ છે. એટલે પછી બોલો વયો ગયો, પછી ડૉક્ટર સાહેબને કે સાહેબ આ સમજાણું નહીં, આ કયો રોગ છે, બાકી બધા સમજાઈ જાય, મે ટા ક આ તે બધું, આ રાજા કયો રોગ છે. તો કે ગમે એટલા રિપોર્ટ કઢાવીએ, ગમે એટલું કરીએ, છતાંય રોગ કળાય જ નહીં, એટલે પછી રામ જાણે. શું કરું પછી, લખી દઈએ દવા, બાકી બધું જે થવાનું હોય બધું રામ જાણે. વારે વાહ સાહેબ કેવું. એટલે આવું ઘણું હોય પણ એ તો આપણને ખબર પડે નહીં. એટલે દર્દીઓને એ ઓલા બધા તપાસ કરાવી કરાવીને, દર્દી દવા કરાવી કરાવીને સાથ થઈ ગયું. સામે અત્યારે અમારા કરતાં ખરાબ પરિસ્થિતિ એની છે, તે હવે અમારી પાસે હાથ લાંબો કરવો પડેલો, ઠેકાણ પાડી દીધા ઠાકોરજી. હા તે વાત સાચી છે, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કીધું છે કે અહમમાં અટંટ રહેતો હોય તો ભગવાન તો ગર્વગંજન છે, એના અહંકારને ભગવાન સારી પેઠે નાશ કરે છે. એક રાજાએ પંડિતજી કથા કરતા ને પછી એને એક પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાન ક્યાં રહે છે, આ તમે કથા કરી રાખો છો, રહે છે ક્યાં, અને એનું મોઢું કઈ બાજુ છે, અને શું કરે છે આખો દિવસ. પંડિતજી અવળા થઈ ગયા, પણ કે આ જવાબ તો કઈ સરખો દઈ શક્યા નહીં, આમ કેમ ઇન્ડિકેટ કરવું ભગવાન અહીં રહ્યા છે, ત્યારે ભગવાનનું મોઢું કઈ બાજુ છે, હવે એ તો કેમ કેવું, ત્યારે ભગવાન શું કરે છે શું ખબર પડે આપણને, શું કરે છે. એટલે મૂંઝાઈ ગયા. અને રાજાને આ બધી આજીવિકા હોય ને, રાજા બાજાને વાંદરે હરખા જવાબ ના દે તો જેલમાં નાખી દે. મૂંઝાવા માંડ્યા ભટજી, એની ફાઇંદ ઓગળવા માંડી. એનો છોકરો હતો ને એ કે બાપુજી કેમ આમ દુબળા પડતા જાઓ છો, કાંઈ નહીં બેઠા નકામ, એમાં તમે જાણો તમે દુઃખી થાવ એવું છે, બધું એ કરતાં અમે કમાઈને તમે ખાવ મજા કરો ને. નાના પણ હવે અમે તમારા દીકરા હતા, કંઈક તકલીફ હોય તો પછી બહુ કહ્યું, એટલે કીધું કે આવું થયું છે. આ તો આવો સીધો જવાબ છે, મને લઈ જાઓ હું જવાબ આપી દઉં. અરે તું ભાંગરો વાટી નાખ, મને તને બેયને નાખી દે, અહીં રે તારી એકલી માં, એ તને ખબર છે. તો કે ના ના કાંઈ ન થાય આવવા દો. ગયો બાપુજીની સાથે. એટલે રાજાએ કીધું કે આમને શું લાવ્યા, તો તમારો પ્રશ્ન જવાબ દેવા આવ્યો છે. આ છોકરો હા, આ મને એમ થયું કે આવા સામાન્ય પ્રશ્નો માટે મારે શું નકામ બોલવું. એટલે છોકરો જવાબ દેશ. છોકરો કે પૂછો મહારાજા, તો કે ભગવાન ક્યાં રહે છે. તો કે મહારાજ આ બધા પ્રશ્નો પૂછવા હોય ને તો તમારે જાણવું છે ને. તો કા, તો ઊંચી આસને તમારે ન બેસાય, જ્ઞાન લેવું છે તમારે. હા એ વાત સાચી, તો તમે નીચે બેસો અને મને ત્યાં તમે પ્રશ્ન ઉત્તર થાય ત્યાં સુધી ઉપર બેસવા દો રાજસિંહાસને. હા વાંધો નહીં બેસો, અમે બ્રાહ્મણ છો, જ્ઞાન લેવું છે. રાજસિંહાસ ઉપર બેઠો, રાજા સામે બેઠા. પૂછ્યું મહારાજ હવે પ્રશ્નનો ઉત્તર થાય. નોકર જી હા દૂધ લાવો. એક ગ્લાસ દૂધ આવ્યું. મહારાજા આમાં માખણ હોય કે નહીં, ઘી હોય કે નહીં. તો હોય ને. તો આમાં ક્યાં હોય, આમાં ક્યાં હોય. અરે આના અણુ અણુમાં હોય. એ મહારાજા ભગવાન અણુ અણુમાં હોય, એમાં તમે આમ કહી ન શકો, આમાં નથી એમ ના કહી શકો, અને ક્યાં નથી એમ ન કહી શકો. અણુ અણુમાં છે ભગવાન, અણુ અણુમાં છે આમ બધે, ક્યાં નથી. વારે વાહ क्या बढ़िया बात सुनाई। हाँ महाराज पूछिए, दूसरा सवाल आपका क्या है? भगवान का मुंह किस तरफ है? अच्छा चपरासी जी, एक दीपक लायो, दीवो लाया, घीनो सरस मजानो दीवो जलायो। महाराजा આનું મોઢું કઈ બાજુ છે? કયો? અરે આનું મુખ તો ચારે બાજુ, ભગવાનનું સર્વત્ર મુખ છે, એક બાજુ નથી, જ્યાં જુઓ ચારે બાજુ, એ તો સહસ્ર શીર્ષા ચારે બાજુ છે। વારે વાર હવે બતાવો ભગવાન આખો દી કરે છે શું, એનો ધંધો શું, બિઝનેસ શું? મહારાજ સમજાણું નહીં, ના સમજાઈ જવું જોઈએ એનો શું ધંધો છે, કેમ બસ આ જ ધંધો કરે શું? તમે અત્યારે નીચે બેઠા, હું ઉપર, રાજાને રંક કરે છે, રંકને રાજા કરે છે, રંકને રાજા કરે છે, રાજાને રંક કરે છે, આ ભગવાનનો ધંધો છે, બસ રાત દિવસ આ જ કરે છે મહારાજ। અહંકાર આવે રેઠે ફેંકી દે અને દાસ થઈ જાય, ઉપર ચડાવી દે, ઠાકોરજીનો આ જ ધંધો છે। વાહ વાહ મહારાજ, આ તો સારું છે, હું નીચે ઉતરી જાઉં છું, નહીં તો અત્યારે રાજ સિંહાસન ઉપર છું, હુકમ કરું સેના તૂટી પડે તમારા ઉપર મહારાજ, આ તો સિંહાસન ને અમલ થાય, તો ગાના જલ્દી ઉતરી જાઓ। હા નહીં તો અત્યારે રાજા રંક થઈ જાય અને રંક રાજા થઈ જાય, આ છે એટલે અહંકારને સારી પેઠે ભગવાન નાશ કરે છે। તમને એક ઐતિહાસિક ઘટના, આવું તો ઘણું બધું બનતું હોય છે। એક જ્યારે ફાઉન્ટેન પેન, બોલ પેન ને આ બધું, એમાં ફાઉન્ટેન એટલે નીબવાળી ટાંકવાળી પેન, શાહી કોઠીમાં ભરવાની પછી ટાંકથી ચાલે એ ફાઉન્ટેન પેન કહેવાય। એ પેન જ્યારે નવી નવી શોધાઈ ત્યારે એની જે ફેક્ટરી નાખી, જે માણસે એ વેચાણ થતું, લોકો નવું નવું લે, પણ પ્રોબ્લેમ એ ઘણા થાય ને, નવું નવું હોય, અત્યારે કોઈ એવી લે તો ગાણામાં છીંકીને છીંકીને કરીએ તે માણ ચાલે ને એવું બધું, તો એ વખતે તો ઘણું બધું થતું છે, એટલે લોકો લઈ જાય પણ પાછા પ્રોબ્લેમ થાય એટલે પાછા ત્યાં જ આવે, એટલે હવે રોજ કેટલાય આવે, પછી હવે જવાબે દેવા પડે, કોઈનું આ કરવું તે કરવું, એમાં એનો જે ક્લાર્ક હતો ને એ બહુ ભલો માણસ હતો, એટલે ગ્રાહકને બિચારાને પૈસા પડી જાય મોંઘી વસ્તુ અને સંતોષ થાય નહીં, સંતોષ થવામાં કારણ શું કે કરે શું, ખોટવાયા પછી અથવા હલે નહીં તો હવે નવું નવું સંશોધન બીજું શું જાણકારી હોય, એટલે ક્લાર્કને બહુ દયા ભાવ, ગ્રાહકના પાંચ પૈસા આમ જાય ને એનું મોઢું પેલું થઈ જાય તો બિચારાને દયા ભાવ આવે, એટલે સેરા પછી કોઈ આમાં હોય ને એટલે ઓલાને કે તમે છે ને આ પેન મૂકતા જાઓ, હું રિપેર કરી દઈશ, ગમે તે હું તમને સંતોષ થાય એવો, બહુ પૈસાવાળા હોય તે તો ફેંકીને વ્યા જાય જે હોય થાય, પણ કોઈ સામાન્ય માણસ હોય ને લખવાનો શોખ હોય ને એ જ બિઝનેસ હોય તેને બહુ મોટું હોય ને કામ, એટલે આ બિચારો લઈ લે રાત દી મથે ખોલે, હરખું થાય એટલું કરે, કોઈની સલાહ લે, આમ કરે તેમ કરે અને ચાલતું થઈ જાય એવું કરીને પછી ઓલા આપે, બહુ રાજી થઈ જાય, ત્યાં રોજ આવું આવું કરવા માંડ્યો એ, એટલે ઓલા ઓનર માલિક હતો ને પેનનો, એને ઇન્સલ્ટ જેવું લાગ્યું કે આ મારું વચમાંથી આ શું કામ માથાકૂટ કરવી જોઈએ, નિર્ણય અમે કરીએ, પછી હવે ગ્રાહકોને એને ફોસ લાવવાની શું જરૂર છે, આ પોતે ઇમેજ કમાય છે એમ, સહાનુભૂતિ સેજે થાય, લોકો આવે તો ઓલા આગા પાછળ થાય આને સોંપી જાય, એટલે ઓલાને એમ લાગ્યું કે આ મને ઠેસ પહોંચે છે, એટલે એક દિવસ એને તતડાવી નાખ્યો કે તમે બધાને આ પેન લઈ લઈને શું આ બધું શું માંડ્યું છે, આવો બધો શોખ હોય તો પોતાની ફેક્ટરી નાખવી અહીં ના ચાલે, અને ઓલાને લાગ્યું તો સાહેબ આ તમારો ધંધો, પોતાની ફેક્ટરી નાખશો, અહંકાર જુઓ, ઓલાએ આને ચોટ મારી, એને કહેવાની જરૂર નહોતી પોતાની ફેક્ટરી નાખી દે, તો કે સાહેબ પોતાની ફેક્ટરી નાખશું એમાં શું, તમને હું તો કંઈ ખરાબ કરતો નહોતો, તમારું સારું કરતો હતો, અને તમને એવું અહંકારમાં આટલું બધું ખોટું લાગ્યું, પ્રણામ કરી નીકળી ગયો, અને એ માણસ આ રિપેર કરીને જાણકાર થઈ ગયો હતો, એમણે ફેક્ટરી નાખી પેનની, ફાઉન્ટેન પેનની એવી સરસ એણે મોડલ બનાવી અને બજારમાં મૂકી, એ પેનનું નામ પોતાના નામ ઉપરથી નાખ્યું, અને આજે આખી દુનિયામાં એ પોતાનું રાજ ચલાવે છે, એ પેનનું નામ પાર્કર પેન, એ માણસનું નામ પાર્કર। આજે તમે જુઓ મોંઘી મોંઘી કેટલી પાર્કર પેનો, ઓલી કંપની ક્યાં ઉડી ગઈ હજી કોઈ જાણતું નથી, એટલે જો કોઈ ટણી કરવા જાય તો લોસ જાય, વિનમ્રતા બહુ મોટો ફાયદો છે, એટલે અહંકાર તો રાજા રાવણનું નથી રહ્યું એમ લોકમાં કહેવાય જ છે ને, વાત તો સાચી જ છે, નથી રહેતી, અને આપણે વાત જોઈને કે દુર્લભ રામને ધનનો મદ હતો, તો એ ઉતાર્યો ઠાકોરજીએ. આ ત્રણ વસ્તુ શંકરાચાર્ય બતાવી છે, ઘણાએ એનું નિરૂપણ કર્યું છે, બજાનું છે. ભાવનગરના પિંગળસિંહ બાપુ રાજકવિ એણે જે સરસ લખ્યું છે, મદના કર્મન મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે સુખ હૈ ન ચપન મે જીવન જન મે ચપલ ધન મે છન છન મે તજ વેર વતન મે દ્વેષ ધરન મે નાહક ઇન મે તરસાન ચિત ચેત સયાના ફિર નહીં આના જગ મે આકર આખિર મરી જાના. ત્રણેય વસ્તુ વણી લીધી, મદ ના કર મન મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે સુખ હૈ ન સપન મે જીવન જન મે. મદ ના કર મન મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે, જો બધા શબ્દો વીણી લીધા, સુખ હૈ ન સપન મે જીવન જન મે, આ લોકોમાં માણસોમાં સ્વજનોમાં સુખ હૈ ન સપન, સ્વપ્નમાં સુખ નથી, જાગતામાં પછી ક્યાંથી હોય તો. સુખ હૈ ન સપન મે જીવન જન મે, લોકોની સાથે જે સંબંધો છે એમાં. ચપલા ધન મે છન છન મે, આ ધન છે ચપળ છે, આવે કરતો હું જાય. ચપલા ધન મે છન છન મે ત્વજ વેર વતન મે દ્વેષ ધરન મે નાહક ઇન મે તરસાના. હવે આના માટે તરસ રાખવી, મરી પડું, નાહક ઇન મે તરસાના ચિત ચેત સયાના. બહુ ડાયો છો કવિ, કે સયાનો માણસો સમજુ છો. ચિત ચેત સયાના ફિર નહીં આના જગ મે આ કર આખર મર જાના. ભાઈ જગ મે આ કર આખર મરી જાય, મરી જવાનું છે આખરે, તો પછી આટલું છોડી દો ને. મદ ના કર મન મે મિથ્યા ધન મે. દુર્લભરામને મદ થયો, ઠાકોરજી ઉતાર્યો. ઠાકોરજીની બે કૃપા છે, એક મૃદુ કૃપા છે, કઈ હોય નહીં ને આપે, આપે ને સાચવે, આ મૃદુ કૃપા છે. પણ કોઈને મદ ચડી જાય ને તો કઠોર કૃપા કરે. આ દુર્લભ રામ ઉપર કઠોર કૃપા કરે. છોકરો હોય તમારે તો એને તમે કૃપા કરો તો રાજી થઈને બાઇક લઈ આપો, ગાડી લઈ આપો, એને જે જોઈએ જે હરવા ફરવા બધું આપો. તો મૃદુ કૃપા છે ને, વ્હાલ ભરેલી છે, પ્રેમથી કૃપા દ્રષ્ટિ છે. પણ એ છોકરો કાંઈ ઠીક ન કરતો, તમે એને એક નાનકડી થપાટ મારો, એ કઠોર કૃપા છે, વેર નથી પણ કૃપા જ છે, એને થપાટ મારો છે. કારણ કે એને ખબર પડી જાય, સીધે રસ્તે આવે. એક જણો મહેમાન ગતિ આવેલો, મહેમાન થઈ ગયો, યજમાન પરિવાર હતો ને, સામાન્ય સ્થિતિ, ધંધો શું ખબર, ફળિયામાં બે ત્રણ ભાઈઓ એનો પરિવાર, અને ધંધો બીજાનો એક જ બધાનો. ફળિયામાં એક સરગવાનું ઝાડ, એ સરગવાની સિંગો વેચે ને, એમાં જે આવે ખાઈ પીને મજા કરે, બીજું કઈ કરે જ નહીં. હવે આ મહેમાન અહીંયા આવ્યા તો એમણે બધું જોયું, વિચાર કર્યો કે આ આખો પરિવાર લઠ જેવા છે અને મારા કંઈ કરતા નથી ને, એક સરગવાન જાળવું છે એનાથી નિભાવ થાય છે બરાબર, પણ બીજું છે શું આમાં, કાલે સવાર છોકરા મોટા થાય, એના એના છોકરાનો કાંઈ, બધા એ બધા હરગવા જ વેચવાના, કંઈક કરવું જોઈએ ને કાંઈ. મહેમાન બોલ્યો નહીં કાંઈ, બધું જાણી લીધું. રાત્રે પેલા ઘસ ઘસાડ હોય ગયા, શિયાળાનું ટાણ હોય છે, ગોદડા ઠહ કઈ સુઈ ગયા. રાત્રે ઉઠ્યો અને એની પાસે ધારદાર તલવાર હશે તો સરગવાને એવા જોરથી માર્યો ને આખો સરગવા કાપી નાખીને રાતો રાત વંડી ઠેકીને વીયો ગયો. સવારે ઓલા જાગ્યા ગયા તો ખાટલા મહેમાન નહીં પણ ફળિયામાં સરગવાય નહીં, સરગવાન ઝાડ નહીં. સરગવાન જોયું છે ને મોટી સિંગો આવે, વળી કે સરગવો શું વળી સરગવો, બહુ બહુ સરસ છે સરગવો. પણ હવે ઘણા લોકોને સરગવન શાક બનાવતા નથી આવડતું, શું કરીએ, હવે એ તો અમૃત જેવું શાક થાય, ડાંઠાઈ ચાવી જાય એવું થાય આવડે તો. નહીં તો ઘણા સરગવાન સિંગો લઈ આવે, પાકી ગયેલી લઈ આવે, પાકી ગયેલી, હા એટલે એને ડોબાઈ ન ખાય. ઘણા પણ બહુ બધું છેલ્લે જાય, પાંચ છ વાગે શાક માર્કેટમાં જાય, વધ્યું ઘીટું લઈ આવે. હવે તો અહીંયા આ સામે સોસાયટી છે ને, એમાં એક પરિવાર હતો, બદલી થઈ ગઈ, સારું થયું, ભગવાન એને સુખી રાખે. પણ દિવાળીના આગલા દિવસો, દિવાળીનો દિવસ, નવું વર્ષ, કોઈ બી ફટાકડા ન ફોડે, અને બીજને દાડે પછી જે વધ્યા હોય ને એ લઈ આવે. અને ભોળે અને હું જોઉં. એ કદાચ ખરા ગણતરી વાળા છે, ડિસ્કાઉન્ટમાં હાવ આવી જાય ને પછી ઓલાને કાઢી નાખવું હોય ને સ્ટોલ નાખીને બેટા લઈ જાવ લઈ જાવ, એ લઈ આવે બોલો મફતિયા લઈ આવે, પછી બીજને દે છે ફોડે. આને શું સ્વાદ આવતો છે, એટલે ફોડવા જ હોય તો દિવાળી દિવસે ધુબાકો મારવો જોઈએ, પણ એના છોકરા એના હશે ને વિરોધ નહીં કરતા હોય. નહી તો બાપુજી બદલી નાખવા જોઈએ ને. પણ કઈ આવું આવું ચાલે કઈ ભાઈ, એટલે સરકવાનું ઝાડ ને એટલે પેલા બહુ દુઃખી થયા અને ભાઈ એમને કાગળ લખ્યો ફફડાવીને, પછી ન લખવા જેવું લખ્યું કે તમે આવા છો ક્રૂર છો, અમારા ઉપર તમે શું કર્યું, કેટલું બધું ચોપીડ્યું, બોલ્યો કાંઈ જવાબ દીધો નહીં. પણ સરકવાનું ઝાડ પડ્યું કરે શું ખાવા માટે, બહાર નીકળવું જ પડ્યું, મજૂરીએ મીંડા જવા, મજૂરીએ જાય તો મજૂરી સારામાં સારી 25-50 રૂપિયા એ જમાનામાં મીંડા ઘરમાં આવે, 25-50 રૂપિયા જાય ક્યાં, સમૃદ્ધિ છલકાવવા મળી, વાહન સગવડતા આ તે બધું કાદલા ગોશિકા બધું બધું બધું બદલી ગયું. અને એક વર્ષ પછી એટલે મહેમાન આવ્યો ત્યારે જમવામાં તમે શીરો આમ જુઓ તો શીરો પૂરી ભજીયા આ તે જમાવટ આવકાર આપ્યો, પહેલાં સમજી ગયો ખૂબ આવી કે કેમ આટલો ભાવ દેખાડો, તો કે સાવ સાચી વાત છે. હા શું બસ આ બસ એ જ, જો આ સરગવાન ઝાડ કાપ્યું ન હોત તો આ ન હોત. એટલે તમને ત્યારે બહુ દુઃખ થયું એ મારી કઠોર કૃપા હતી એમ, ઠાકોરજી આપણને સુધારવા ક્યારેક કઠોર કૃપા કરે છે. આપણો આધાર વયો જતો એવો આપણને લાગે, પણ ઠાકોરજી વિચારે છે કે આ આ અહીંયા ચોંટી રહેશે તો આની આગળ ગતિ નહીં થાય, એટલે કઠોર કૃપા કરે છે. અને દુઃખ આવે ત્યારે જ માણસ નમ્ર થાય છે. અહંકાર ઓગાળે નમ્ર થવાનું ઔષધ, ટીકડી, ટેબ્લેટ, સિરપ, ઇન્જેક્શન જે કયો એ આ જ છે. એટલે જીવ છે જે નમ્ર થાય, પણ એ ઠાકોરજીને કઠોર કૃપા કરી અને આપણે નમ્રતાની અસર લેવી એના કરતાં આવે ત્યારે પહેલેથી જ નમ્ર રહીએ અને એનો મદ ન ચડે તો એ વધારે સારું છે. એટલે મદ ના કર મન મેં, મિથ્યા ધન મેં, જોર બદન મેં, જો બન મેં, સુખ હૈ ને સપન મેં, જીવન જન મેં. હવે શંકરાચાર્યજી કહે છે કે તું સ્વજનો જનનો આ સંબંધીઓનો કોઈનો પરિચય થયો એવાનો એનો બહુ ગર્વ ન કર ભાઈ, પતિ પત્ની પુત્ર આ તે બધા બધા એમાં આવી ગયા, શિષ્યો સાધુઓને જે તે હોય એમ એનો ગર્વ ન કરો. વાત સાચી છે ભાઈ, એટલા માટે આમાં સંબંધો તોડી નાખવાની વાત નથી, બહુ શાંતિથી સમજીને વિચારવાનું. આપણે શાસ્ત્રોને અને સંતોને ડાયરેક્ટ રીતે સાચી ટ્રેકથી રિયલ ટ્રેકથી સમજતા નથી. એટલે એમાં ઘણા સાધુઓ એવા હોય છે કે જે વધારે તોડફોડ કરતા હોય છે, બધું મૂકી દો ને બધું માયા છે, કાંઈ છે જ નહીં, એવું છે માયાને છોડો ને આચરણમાં મૂકો એમ કહે. એટલે માયાને છોડો અને આચરણમાં મૂકો. એટલે કોઈ બહુ સરસ કીધું છે કે ઘણા લોકો નથી ખાવું નથી ખાવું નથી ખાવું એમ કરતા કરતા જમવા બેસી જાય, પછી એટલું બધું જમે છે કોઈની પાછળ વધવા દેતા નથી. અને ઘણા લોકો નથી પરણવું નથી પરણવું નથી પરણવું એમ કરતા કરતા પરણી જાય છે, પછી એવા પાવરધા થઈ જાય છે કે કેટલાય પરણાવી દે છે. એમ કેટલાય સાધુ એવા હોય છે નથી જોતું નથી જોતું નથી જોતું એમ કરતા કરતા એટલું ભેળું કરે છે કે ગ્રહસ્થોની વાંહે કંઈ વધવા નથી દેતા. આવું થાય તું હોય, પણ એ બધા જે હોય તે બેલેન્સની વાત છે. સંબંધોને તોડી નાખવાની વાત નથી, પણ એની મર્યાદા સમજવાની છે. તમારા ગમે તેવા આપણા સંબંધીઓ હોય, શક્તિશાળી હોય બધી રીતે, પણ એની એક મર્યાદા છે, આપણને ક્યાં સુધી મદદ કરે. ચાલો આપણે બીમાર થયા, સંબંધીઓ ગમે તેવા હેતાળ હોય, આજુબાજુ બેઠા હોય, આપણે પાણી પાય હાથ ફેરવે એ મોટી વાત છે, ના નથી, પણ અંદર જે પીડા છે, વ્યથા છે, રોગ છે, એને કોણ કોણ દૂર કરી શકે. પંચમ જ્વર જતો એને સેવક હતો,